ભાવ વગરનું બનાવટી ગમે કે ભાવ વાળું ભાવ વાળું ખીચડી શાક ગમે તેવો કારણ જેમ છે તેમ કેવાય, જગત જેમ છે તેમ કેવાય. બન્યું છે પેલું શરૂઆત ને સાધારણ સાધારણ પુરાવો કહું. નૈમિત્તિક ભાવ થી બન્યું, નૈમિત્તિક ભાવ કરતા ભાવ થી નથી થઈ રહ્યું. નૈમિત્તિક કરતા ભાવ સમજે ને, કરતા ભાવ થાય ત્યારે માલિક ઠરે, એ જરા માલિક ને એ જ અધિકાર બધો. શું નૈમિત્તિક ભાવે થયેલું છે. નૈમિત્તિક ભાવ એટલે શું, કે આપડે દરિયા ને કહીએ કે તું વરાળ સુકા કાઢું છું, બપોરે વરાળ કાઢે દરિયો, તો આપડે કહે દરિયા ને કે તું શું વરાળ કાઢું છું, ત્યારે હું વરાળ જો કાઢતો હોય રાત્રે તમે આવીને જોજો. મારો વરાળ કાઢવાનો જો સ્વભાવ જ હોય તો તમે રાત્રે આવીને જોજો, તો આપડે રાત્રે જ એક વરાળ ના નીકળતો હોય, સમજ પડે ને. એટલે દરિયાનો સ્વભાવ નથી વરાળ કાઢવું. એ તારે કોઈ કહે છે કે ભાઈ આ સૂર્ય છે તો આ વરાળ નીકળે છે, તો આપડે સૂર્ય ને કહીએ કે તું તું આમાંથી દરિયામાં શું વરાળ કાઢું છું, સૂર્ય કે છે હું જો વરાળ કાઢતો હોય તો પ્લેટો ઉપર નીકળે. તો માટે વરાળ કાઢવો મારો સ્વભાવ નથી. આ બે ભેગા થવાથી નૈમિત્તિક ભાવ થી આ ઉત્પન્ન થાય છે વ્યતિરેક ગુણો, અને વ્યતિરેક ગુણ કહેવામાં આવે છે. શું તે આ ક્રોધ માન માયા લોભ, ક્રોધ માન માયા લોભ નો અર્થ શું, ક્રોધ અને માન એ હું છું અને લોભ અને માયા એ મારું છે, હું મારું એનાથી ઉભું થયેલું છે. બેસી સમજાય ને. અને વ્યતિરેક ગુણો જ્ઞાની પુરુષ મળવાથી ના થઈ જાય. અત્યારે પોતાના ગુણો નથી, એ નથી ચેતન નો ગુણ, એ નથી જળ નો ગુણ. અને આ જે ચેતન છે જેને આપણા લોકો ચેતન માને છે એ ચેતન નથી ખરેખર. આખું હિન્દુસ્તાન જયારે ચેતન માને છે એ બસ ચેતન છે નહી, પાવર ચેતન છે. આ પાવર ચેતન, પાવર ચેતન એટલે શું, કે આ બેટરી હોય છે ને એની સાઈડ સેલ હોય છે, પાવર ખરાબ થઈ જાય તો આ પાવર ખરાબ થઈ જાય. મન માં ત્યારે બેટરી નો પાવર ભરેલો છે એ ખરાબ થઈ જાય, પડી જાય બેટરી ખલાસ થઈ ગયું, અને પછી નવી બેટરીઓ ભરાઈ રહી છે. એટલે પાવર જે છે એની આત્માની હાજરી થી પાવર ભરાય છે. આત્મા પાવર ભરતો નથી, આત્માની હાજરી થી પાવર ભરાય છે. હું કઉ છું સમજાય ગયો ને, સમજાય વસ્તુ ને, બહુ બહુ જૂની વાત છે આ. પણ સાંભળો ને, તમારો આત્મા કબૂલ કરે તો સાચું માનવાનું. અહીંયા ઘરે આત્મા એક્ઝેક્ટ કબૂલ કરશે. શું કહ્યું, પાવર ચેતન છે આ. એ પાવર ચેતન પર જરાય ચેતન નથી. એને લોકો આપડા હા આમ સ્થિર કરીને આત્મા સ્થિર કરવો છે. આત્મા સ્થિર જ છે અસંગ કરવા માટે. હા હિમાલય ના આત્મા અસંગી જ છે. નિર્લેપ કરવા માટે બધો ત્યાગ આખી દુનિયા કરે છે, ધમપીને બેસતો નથી. એટલે નિર્લેપ જ છે. તારે ભાન થવું જોઈએ. શું થવું જોઈએ, આત્મજ્ઞાન સિવાય કોઈ દાડો નિવેડો નથી. આત્માને જાણ્યા સિવાય, આત્મજ્ઞાન સિવાય કોઈ નિવેડો નથી. અને આત્મજ્ઞાન એટલે હું કોણ છું એ જાણ્યું, એમને આત્મજ્ઞાન. શું એટલે શાસ્ત્રકારો શું લખ્યું, મોક્ષ મોક્ષ અઘરો નથી, મોક્ષ ખીચડી કરતા હેલો છે. ખીચડીમાં તો આપણે લાકડો હળગાવવા પડે, પછી ઘાસ તેલ નાખીને પાછો ધુમાડો થાય હળગાવવા પડે, એમાં પછી દાળ ચોખા મૂકવા પડે, દાળ પહેલી વળવી પડે, બધું તોફાન મીઠું મીઠું નાખવું પડે, એ તો કેટલી માથાકૂટ કરી જતા થાય. અને આત્મા મોક્ષ તો સહેલો છે, સરળ. મોક્ષ ની વાત શું કહી, સહજ છે, સરળ છે, સુગમ છે, પણ પ્રાપ્તિ દુર્લભ છે. પ્રાપ્તિ એટલે મોક્ષદાતા પુરુષ મળવા મુશ્કેલ છે. અને મોક્ષદાતા પુરુષ મળ્યા પછી, મોક્ષ નું દાન આપવાયા હોય એ મળ્યા પછી મોક્ષ સહેજમાં છે. કારણ કે ઇન્જિનિયર થવું એ અઘરું છે, અને ભગવાન પોતે મોક્ષ થવું એ હેલું છે. કારણ કે મોક્ષ પોતાનો સ્વભાવ જ છે, અને એન્જિનિયર વિભાવ છે પોતાનો. શું છે? વિકૃત દશા છે. વિકૃત દશા અઘરી હોય હંમેશા. તું જઈ તે એન્જિનિયર છું કે ના? શું છે? દુકાન છે. ફકીર ને કાલે ભાઈ જોડે વાતચીત થઈ હતી. સબ મોટા કે આગળ કરું? આગળ લંબાવું? લંબાવું તો સારું, વધારે સમજાય. તમે સમજ્યા ને કે આમાં પગના આધારે કે થયા રહ્યું છે. એટલે મેં તો આધાર લીધો તો અહીં તું પુરસાદ નહીં. પુરસાદ એટલે બે જાતના પુરસાદ. એક હું કોણ છું એ જાણ્યા પછી નો પુરસાદ, પુરુષ થઈને પુરસાદ કર્યો કહેવાય. પુરુષ અને પ્રકૃતિ બે જુદી પડી જાય. જયારે જ્ઞાની પાસે જ્ઞાન મળે ત્યારે પુરુષ ને પ્રકૃતિ બે જુદી પડી જાય, ત્યાર પછી સાચો પુરુષાર્થ ઉત્પન્ન થાય. અને ત્યાં સુધી પ્રકૃતિ પોતે પોતાની મેરેજ કામ કરી રહી છે. તે પ્રકૃતિમાં પુરુષાર્થ પોતાની જાગૃતિ પ્રમાણે થાય. પોતાની જેમ જાગૃતિ વધે તેમ થાય. એટલે આપણે ભાવ સારા કરીએ. અત્યારે કોઈ કામ કોકને આપણે ચડકાયો, કોકની પર ગુસ્સે થઈ ગયા, ગુસ્સે થઈ જવું એ પરવસ્તારી થઈ જાય. માણસ પોતાના હાથમાં નથી, પરવસ્તાર થાય એટલે થઈ જાય. પણ પછી જો એને પોતાનું કઈ કઈ જ્ઞાન કઈ સમજણ હોય તો એ પછી કરે, પસ્તાવો કરે કે આ ન થવું જોઈએ. શું કરવું એ પુરસાદ છે. સમજવું ને, ગુસ્સે થઈ જાય એ પ્રાણ છે. અને ફરી આમ ન થવું જોઈએ જે ભાવ કરો એ પુરસાદ છે. શું? અગર ગુસ્સે થઈ જવું એ પુરસાર્થ છે, પ્રારબ્ધ છે. અને આ ગુસ્સો કરવો જ જોઈએ એ પણ પુરસાર્થ છે. શું છે? ગુસ્સો કરવો કે ના કરવો બંને પુરસાર્થ છે. શું? પ્રારબ્ધ પુરસાર્થ ની વાત કહું હું તમને, કે એક માણસ શોખ ની ખાતર હરણું મારવા ગયો. હરણો, હરણો નો શોખ કરે છે ને લોકો. તે શોખ ની માતા એટલે કે એવું તીર હું તાકું છું કે એક્ઝેક્ટ એને વિધિ નાખું છું. એ શોખ ની ખાતર હણા ને મારે છે. શું કહ્યું? હવે હણા ને આમ તીર મારી મરી જાય છે, એટલે ત્યાં પડતું રાખીને પછી આવતા રહે છે પાછા શોખ વાળા. હવે એને હણું માર્યું, આ બીજા એક માણસે હણું માર્યું એવડું રેવડું. તે મુસલમાન હતો, તેને છે તે આવી રીતે ગોળીબાર કરી હણું માર્યું. હવે ત્યાં આગળ આપણે ન્યાય ને પૂછવા જઈએ કે ભાઈ આમાં આમાં ગુનેગાર કોણ વધારે છે? કે બે હણા મરી ગયા એ વાત તો સાબિત થઈ ગઈ, પણ આને કયા હેતુથી માર્યું છે? કારણ કે આને શોખ ની ખાતર માર્યું છે શિકાર વાળાએ, અને આને એના છોકરાને ખવડાવવા માટે માર્યું છે. શું કહ્યું? પોતાના છોકરા ખવડાવે ને, એટલે શોખ ની ખાતર માર્યું. એને અનર્થ દંડ કર્યો, અનર્થ દંડ. કોઈ પણ અર્થ વગર એને આ ખોરાક કામ કર્યું માટે આને નર્ક ગતિમાં નાખો. અને આને એવું જ કામ કર્યું છે, પણ પોતાના છોકરાને ખવડાવવા માટે કર્યું છે. માટે અર્થ સૂચક છે. માટે એને છે તે આપણે અહી જાનવર ગતિમાં નાખો. કારણ કે કોઈને માર્યું એ તો પાછળતા જ કહેવાય. મારવું એ પાછળતા કહેવાય કે મનુષ્ય પણ કહેવાય? કોઈ પણ વસ્તુને મારવી એ પાછળતા જ કહેવાય. અને પાછી ગુણ હોય અને ફરી સજ્જન છે એ બની શકે જ નહીં ને. પાર્શ્વી ગુણો પશુમાં જ લઈ જાય છે, અને સજ્જનતાના ગુણો સજ્જનમાં લાવે છે, અને સુપર હ્યુમન ના ગુણો દેવમાં લઈ જાય છે. સુપર હ્યુમન ના ગુણો કોને કહેવાય? કે પોતાનું સુખ બીજાને આપી દે. પોતાનું સુખ હોય પોતે ભોગવે નહીં, બીજાને આપી દે, બીજાના દુઃખ ઓછું કરવા માટે. કહું ના કહું પોતાનું સુખ બીજાને આપી દે હેમન કેવાય દેવગતિ એના માટે રિઝર્વેશન ખુલ્લા છે દેવગતિ માં બહુ રિઝર્વેશન ખાલી છે પણ કોઈ બેસતો જ નહીં કોઈ જતો જ નથી રિઝર્વેશન કરાવતો જ નહીં બહુ રિઝર્વેશન ખાલી છે માતાના ગર્ભમાં આયા જે મા બાપ ના પેટે એ પ્રારંભ ના આધીન પુરુષાર્થ ના આધીન જન્મ્યા એ પ્રારંભ ના આધીન જન્મતા શું જુએ છે જન્મ છે આંખ ઉગડે છે તેની હાથે વાંચે છે કે વે ટુ સ્મશાન શું વાંચે છે કયા રસ્તા પર ચાલી રહ્યો છે હવે એને કયા રસ્તા પર જવાનું છે કેમ બોલો ને હા તું અહીંથી જેટલું ચાલી જેટલું શમશાન ના માર્ગ ઓછો થયો એમ ઘટો કરતા એમ કરીશ શમશાન તારું શું કહ્યું એટલે તારે જ્યાં જેટલી વાગે સારી કરી લે અને જેટલું કેન્ટીન માં જવું ખાઈ પી કરવું કરી લે અહીંથી જોડે કશું લઈ જવાનું નહીં માટે પાપ પુણ ના કરીશ કે કોઈને ઊંધું છતું ના કરીશ ભૂમિ લે જે પણ ત્યાં સનાતનપીથી સહમતીથી એટલે લગ્ન તે પ્રાર્થ છે છોકરા તે આ બધું પ્રાર્થ છે તમે તમારું મકાન છે ને તે તમે પોતે સહી કરીને આવ્યા છે એગ્રીમેન્ટ કે મારે આ ત્રણ રૂમ ચાલશે અને બહુ રાજી ખુશી થી રહીશ અને હવે અહીંયા આવ્યા પછી તમારા ભાઈબંધ હા છ રૂમ દીધા અને ભાઈ બત્તી ફાટી એટલે ભાઈ અજંપો પહેરી ગયો છે હવે દુઃખ યુનાઇટેડ દુઃખ છે હિન્દુસ્તાન ના બધા લોકો અને આ લોકો તો બિચારા અમને તો છે મોખણ નાખ દાડો મળે તો ખરાબ થઈ જાય આ લોકો તો અને તમને તો એવા મોખણ લાખ વર્ષ ના મળે તો તમને તો કોઈ ગોઠવી તમને હજુ પ્રહાર પુરસાદ માં જે કઈ ભેદ સમજે ના પડતો પૂછ્યો હા વિગતવાર પૂછ્યો તો વધારે તરત જ એનો પાણી ટુ પાણી આપીશું કે આ માણસો જાણે છે ને સમજે છે છતાં કેમ ભૂલ કરે છે સમજે એનું નામ કેવાય ભૂલ ના કરે આ તો હા અહંકાર કરે છે હું સમજો હતા બાપનું શંકોરું સમજો હું આ અને જો સમજો હોય ની તો તું હે એ ફાકી મારું જ નહીં પોઈઝન જેવી ફાકી માર્યા પછી તું કઉ છું હું તો સમજ્યો તો સમજ તો એનું નામ કે ફરી અડે જ નહીં શું કાચી સમજણ ને સમજે કે શું સમજણ તો સમજણ જ ભાઈ શું આ સમજવા વાળા આયા મંદિરમાં જવું એ પ્રારબ્ધ છે તમે પુસ્તકમાં જો એ પ્રારબ્ધ છે ભગવાનની ભક્તિ કરો છો એ પ્રારબ્ધ છે બધું જ પ્રારબ્ધ છે એની મહી પુરુષાર્થ રહેલો છે એ ભાવ પુરુષાર્થ રહેલો છે એ શોધખોળ કરો તો તમારું બાકીની તો આ તો રખડી મરવાની વાત છે બધી બેન પૂછે છે હું કોણ છું એ સમજાવ હું કોણ છું એ સમજાવ બેન પૂછે છે હું કોણ છું એ સમજાવ અત્યાર તું કોણ છું એ કે મારે કે ને વધુ શું છે શું તારું નામ શું કે નહી કોર્ટ માં લખવાનું કઈ તારું નામ કે ને વધુ શું વાત કરી તા ખુબ ખુલાસો કરી બરાબર અત્યારે કોણ છે તું કે નથી હું કશું જ નથી. ના એવું ના કહેવાય, કશું નથી હું છું એ તો અસ્તિત્વ નું તો ભાન છે. બધા જ લોકો કે તું છું છે, પણ તું શું છું એનું ભાન નથી. તું શું છું એનું ભાન નથી. તાર નામ શું એક વાર કે મને? લીલા. લીલા તે તને તને મંજૂર નથી તો પછી આ શું પૂછે? તે તું મંજૂર લીલા છું. જો મંજૂર નથી તો એ કહે છે હું એ બીજી વાત કરું. ધણી માથે કર્યો નહીં કર્યો તો પછી ધણિયાની છે એ ચોક છે. એટલે આમાં હા તું ખરેખર કોણ છું તે જાણવાની તારે જરૂર છે. ખરેખર રિયલી સ્પીકિંગ આ તો નામ છે. તો શું નામ કહે છે? લીલા. લીલા એ તારું નામ છે. માય નેમ ઇઝ લીલા નોટ આઈ. શું કહ્યું? એટલે તું આઈ ને જયારે ઓળખું ત્યારે કામ થઈ જાય. શું જયારે માય છૂટે ત્યારે આય જણાય. જયારે માય છૂટે ત્યારે આય ઓળખાય. કેટલા હારું લોકો હા એ ત્યાગ કરે છે, એ ત્યાગ કરે છે. એ તો કસરત શાળા છે. ત્યાગ એમાં એવો ના હોય. ત્યાગ તો અહંકાર મમતા બેનો જ કરવાનો છે. આ કસરત ને કરવાનો. આ લુગડા શું બગાડ્યું? તારા લુગડા લુગડા કઈ એમાં નડે છે? ના નાગા થઈને ફર્યા એટલા. અરે હું તો એ નહીં, દેહ ને નાગો નહીં કરવાનો, આત્માને નાગો કરવાનો. દેહ ને નાગો તો અનંત નાગો જ છે ને. બીજા બીજા મનુષ્ય સિવાય બીજા ઇતર શું છે? કોણ કપડા પહેરે મનુષ્ય સિવાય? બીજા દેવળ કોઈ કપડો નહીં પહેરતા. આ મનુષ્ય એકલા જ કપડા પહેરે છે. એટલે પૂછવું છે ને, તું તું આ લીલા નથી. તું ખરેખર કોણ છું એ જાણવાની જરૂર છે. તું ખરેખર ચેતન છું. શું તું ઘણા ભાઈ એવું નહીં બોલતી કે આ ગયા હતા નું કઈ વેર છે તેથી આ બધું થયું? એવું બોલું છે ને? એટલે તું એ સાબિત કરી આપે છે કે તું ગયા હતા ની વાત તને ખ્યાલમાં છે કઈક, અને ગયા હતા ની વાત ખ્યાલમાં છે એટલે તું આ દેહ તો આવતા નું મળ્યો, પણ તું તો એની આગળ પણ તું હતી. તારું અસ્તિત્વ એટલે તું કાયમ ની છું. શું અને તું કાયમ ની છું એ ઓળખવાની જરૂર છે. શું તું પરમાનન્ટ છું? આપડે કર્મને માનીએ છીએ, કર્મને માનીએ છીએ આપડે કર્મે થયે. એટલે દરેક અવતાર અવતારો થયા જ કરે છે અને ભટેક ભટેક કર્યા કરે છે. દરેક અવતારમાં જાનતા ભટેક ભટેક ભટેક ભટેક ભટેક ભટેક ભટેક. અને કોઈ ખરા મનુષ્ય પણ આવે તાર ખાઈ બીને મોત કરીને રફ માર્યા કરે. શું એટલે કામ કરી લે ને મનુષ્ય પણ હિન્દુસ્તાન નું મનુષ્ય પણ એ જો દીવો ના થયો તો અનંત અવતાર ભટકવા એમ થશે. બધી જવાબદારી વાળું છે. પાછળતા રહી છે તકા પેઢી રહી છે પાછળતા પાછી ભરાવશે. શું કહ્યું? પાછળતા સમજે પડી. માણસો અડહક નું ખાય ખરા લોકો? અડહક નું ના ખાય? અહીં રસ્તામાં કોના પડી ગયા હે $10,000 તો આત્મા નથી આવતું ને ત્યાં તો પડી જાય છે સર હવે ને. અને અણહક ના ખરા વિચાર આવે ખરા? સ્ત્રી સ્ત્રીઓ ને પુરુષ ના પુરુષ અને સ્ત્રીઓ ને કોઈ દાવે વિચાર એ ખરાબ આવે ખરા? એને શું કહે કે અણહક નો ભોગવવાનો વિચાર કર્યો તો અસિત પાપ લાગ્યું. શું કહ્યું? હક ની સ્ત્રી હોય હક નો પુરુષ હોય તેના માટે ભગવાને છૂટા. શું કહ્યું? અને હક ની બાદ તો ન થાય ને સુરે. તું શું માનું છું? હક નું હોવું જોઈએ ને કાયદેસર શું હોવું જોઈએ? હક નું ભગવાને છૂટ આપી છે. અણહક નું અણહક નું જાનવર માં જવું પડશે. જો જાનવર ને રાડા ખાવાનું જો તમને કહેવાય એવું હોય તો આ રોટલી ખાતા ખાતા રાડા ખાવા જવાનું થશે તો ગમે એવું હોય તો કરજો. આ રોટલી પેલી ખાય છે ને તેને પછી રાડો ખાવા પડે. રાડો તેને જોઈ લો ત્યાં રાડું ચાલી જોઈ લો. ભાદરણ માં મોસાળ માં જોયેલા? આપડા છોકરા છોડી ને મોટી છોડી મોટી હોય ને તો આપડે સમજણ પાડીએ એમાં ઉગાડું ખુલ્લું કેવું છે છોડી મોટી થાય ને 15 હોળ ની ખુલ્લું કેવું છે આપડી દ્રષ્ટિકોણ અંતર દરનાઈ થાય તો માફી માંગવી ભગવાન ના અમની ફરી ના જાય જવાય ના દેવાય ભયંકર ગુનો છે એવું આપડે કેવું છે છોડી જોડે આપડા લોકો બહુ ફોડ નથી પાડતા છોડી જોડે વાંધો શું છે જો આ હું છે ને છોડીને કઉ છું 25-25 ની છોડીએ મળે કઉ ગાય બસ મારે કઈ શરમાતી નથી કપિલ ભી કહે છોડીઓ ને કહેવાનું છોકરાઓ નહીં કહેવાનું ના છોકરા નહીં કહેવાય બધું સમજાય ભાઈ એટલા બધા મોટા બાપ નહી થઈ જવું જોઈએ કે આટલો બધો રાખવો એટલા મોટા બાપ થાય બાપ દીધશે ને જોઈએ એમને ખબર નથી બિચારા એ શું કે છે અમને કઈ ખબર પાડો સમજણ પાડો તો ચાલીએ અને મા બાપ નો તો વિશ્વાસ હોય એને એટલે મા બાપ નું પહેલું માને અગર મારું પહેલું માને શું કહ્યું મારું માને છે બિચારા દયા કરી આલું તમને મારી પાસે મોકલો છે પછી પ્રારંભ નું તમને થોડું ઘણું સમજાય ગયું હે આપડે છોકરો છે તે ભાઈ પૂછે કોઈ કામ કરવા જાય નોકરી ધંધો કરવા જાય એને શું કેવું પુરસાદ નહી કેવાનું કેટલા બધા કારણ ભેગા થાય તારે કામ કરવા જવાય તમારે તે હાથ હારા હોય માથું સારું હોય પગ હારા હોય બોસ સારો હોય ને બોસ બી દેખે દે તારે એટલે પ્રહાર નો પુરસાદ નહીં સમજાવવાથી આ દેશ ને ખરાબી થઈ છે ને પ્રહાર માં હોય ના વાળા હો જાય ગયા હું આ પ્રહાર ને હોતું છે પ્રહાર વાત તો સમજો કે પુરસાદ જેવી વસ્તુ ઉડી ગઈ આખી તેથી આવશું પ્રજા થઈ ગઈ હું શું કઉ છું કે જે બનનાર છે બનવાનું છે પણ એનો અર્થ એવું ના કરશો કે તમારે વેતું મૂકી દેવું બનનાર છે બનવાનું હોય તો હું કહી દઉં કે બદલે વાંખે ચલાવો ને ગાડીઓ આ ગાડીઓ કહીએ કે જે બનવાનું છે બનવાનું છે એટલે બંધ વાંખે ચલાવો ને કહેવાય એવું વાસ્તવિકમાં શું કહું હું ખુલ્લી ગાડી વાંખે ચલાવો સાવધાની પૂર્વક ચલાવો અને પછી અથડાયું તે બનનાર શું કહ્યું આ વ્યવસ્થિત નો અર્થ આવો છે સુરેશભાઈ હા કે ખુલ્લી આંખે ચલાવો સાવધાની પૂર્વક અને પછી વ્યવસ્થિત નહીં તો દાદા વ્યવસ્થિત કહીને કાકા મોદા થાય એટલે વ્યવસ્થિત માં થવાનું છે તે દવાય ના એનું કશું એવું નહીં ઠેક સુધી જીવવા નથી એવી આશા રાખો અને પછી ટફ થઈ ગયા વ્યવસ્થિત શું કહ્યું પછી લોકો પૂછો કે તમારે બાપુ છે ને શું થઈ ગયું હતી તું ત્યાંથી ટાળ આવ્યો ને તબ શું કહ્યું પણ આપણે કઈ પેલો ડાક્ટર બોલાવ્યો હતા એ કઈ પેલા બોલાવો તો ને એક વાર કટકટ કર્યા કરે શું એના કરતા કે તાવ આવ્યો ને તબ શું નખાવા લોકો હેરાન કરી નાખે મને અમારા મોટા એ માતા હતા આવું બધું કહેવા માટે પછી આ શોધખોળ કરી આવું શું કેવું આપડે ફળા ડાક્ટર ને બોલાય નઈ એને કેતા ને બાપુ શું થાય એમ કે બનવાનું એટલું જ બન્યા કરે છે પણ થઈ ગયા પછી કેવાય થતા પેલા ના કેવાય આમ થશે શું કેમ ગુવામ પડતા નથી લોકો ચેતતા રહ્યા છે ને એવું ચેતવાનું છે થોડું ઘણું પ્રહાર નું પુરસાદ ભેદ સમજાયો પુરસાદ એટલે અંદર જે ભાવ કરવા એ પુરસાદ તમે ભલે ડેરાસર માં જાઓ મંદિર માં અને તમારા મનમાં કે લાગે કે ભાઈ આપડે તો આ ભગવાન નો પાછળ 2000 રૂપિયા ખર્ચા પણ થતા નથી, પણ આપણી પાસે 11 છે એ તો મૂકો કઈ, તો પણ મનમાં ઈચ્છા શું હોય કે મારી પાસે હોત તો 2000 આપત, એ તમે 2000 આપ્યા કહેવાય, સમજે ને, એ તમે ભાવ કર્યો તે. અને એક માણસે તો તે 50000 રૂપિયા આપ્યા દવાખાનું બાંધવા માટે, તેથી કોઈ પૂછ્યું અરે શેઠ તમે 50000 રૂપિયા થયા, હું કઈ આપું એવો માને, આ તો આ મેં ના દબાણ થી શું કે જથ્થા પાછા આપ્યા ને પાછો તોય પણ એનો જથ નહીં લીધો, મેં ના દબાણ ને લઈને આપ્યા કે જો દુર્દાણી થઈ ગયું ને આપેલું દવા નહીં. એટલે તમારા દિલ ના ભાવ થી આપો ને જે કઈ કરો તે ફૂલની ફૂલની પાંખડી, પણ દિલ ના ભાવ થી કરો, દરેક વસ્તુ ભાવ થી કરો. મને અબજસ નહીં મળતો ને શું કામ, કોઈનું મેં અહિત તાક્યું નથી, નોન પર ગયા આવતા રહી ચાલો પછી અબજસ મળે. તમારા ઘરનું કાચું વાહક હોય શું તો હું મારા ઘરમાંથી વાહક ધીમેરી મૂકું, તેના કરતા વધારે ધીમેરી મૂકું, મારે આ તો ફૂટવું ને નુકસાન ના થવું જોઈએ, શું કહ્યું આટલું કોઈ નુકસાન નહીં કરવું, આ બધા કેટલા બધા ભાવ અબજસ મળ્યો જ નથી, મળતો નથી, નાનપણ માંથી નહીં મળતો. ભાવ છે, ભાવની જરૂર છે, ભાવ સુધારો. આ સુધરશે નહીં, આ ક્રિયા તો જે ચીતરી રહ્યો છે ત્યાં જે સિનેમા પડ્યો ફિલ્મ પડી છે એ જ દેખાયા કરશે. આ ફિલ્મ તો ઉતરી ગયેલી છે, હવે એને જોયા કરો, અને બીજો કોઈ ભાવ બગાડશો નહીં. તો જયારે જ્ઞાન મળ્યું ત્યારે ભાવ રહેતું નથી, ખબર પડે સૂર્યદે, તમારે ભાવ તો ભાવ કરવા આખું ઉડાડી દીધું છે, એટલે તમારે આ બધી વાત સાંભળવાની જરૂર નથી, આ તો એમના માટે છે. પાછળથી કોઈ વાત કરીએ તો ઘણી વાતો કાઢીશું. તમે ન્યાય ખોરો કે આ બોસ ની ભૂલ કે સાહેબ મારી ભૂલ, હું કહું તમારી જયારે ભોગવી એની ભૂલ, બોસ તો એ નિરાતે લોપ મારે છે, શું કહ્યું ભોગવે એની ભૂલ, જયારે ભોગવાનું આવ્યું એની ભૂલ, ભૂલ કરી હતી માટે ભોગવવું પડે છે, શું કહ્યું તમે હવે સમજ પડી ને, એટલે બોસ તો નિમિત્ત છે, શું છે બોસ તો નિમિત્ત છે બચારે, એને જ આપણને રાખેલા, અને એ જ કારણ છે તો આપડે હિસાબ પૂરો થઈ ગયો, કયા બોસ ની ભૂલ નથી તો આપણે શું કરીએ, બોસ ની ઉપર જ મેં એ રાખ્યા કારણે તો પડ્યો મહી મનમાં નલાયક છે બોસ ના, એને ફરી હિસાબ બંધાય પાછું હું ધોવો, એનો દોષ નથી, શું કરે તમારા દોષ થી તમને આ કઈ પણ નુકસાન થાય તમારો જ દોષ છે, બીજું કોઈ વર્લ્ડ માં કોઈ તમને દાળ કીલી કરનારો છે જ નહીં એની ગેરંટી આપું, અને કોઈ તમારું ઉપરી નથી એની ગાય દેવું, ઉપરી તમારે બ્લન્ડર્સ એન્ડ મિસ્ટેક, માટે મિસ્ટેક અને બ્લન્ડર બંધ કહી દો, બ્લન્ડર તો જાણે ઘટક છે નહીં એ મારી પાસે આવશે તારું કાંઈ નાખીશ, પણ મિસ્ટેક તો બંધ કહી દો બને ત્યાં સુધી. અજ્ઞાન ને લીધે ભ્રમણા થાય છે, અજ્ઞાન ને લીધે ભ્રમણા થાય છે, અજ્ઞાન લીધે શું ભ્રમણા થાય છે, આ બધી ભ્રમણા ભ્રમણા ભ્રાંતિ, હા તે અજ્ઞાન ને લીધે થાય છે, અજ્ઞાન લીધે ને, અજ્ઞાન એ જ ભ્રાંતિ, અને જ્ઞાન એ ભ્રાંતિ રહી, પણ આ અંધારામાં થડી ના હોય એમાં થડી, આપડે બધા અને અધવાળું થાય તો પછી અંધારું છે, અંધારામાં આ લોકોને ભ્રાંતિ થઈ છે, અથડા અથડે અથડા અથડે ટેબલ જોડે લેવી પડે, ઠો કેવું પડે મારે વાત ટેબલ નથી કારણ $500 નું ટેબલ નથી, પાંચરું રહેવું જોઈએ. માણસ ને અહંકાર એટલો બધો ગાડો હોય છે કે પાંચરો જ રહેતો નથી. અંદર બંધ મન તો અનંત મારી શું કે લોકો પાછો કઈ નાખે કેવી રીતે પાછો કરે છે કે બોલતા નહીં. આપે ધર્મ જતી વખતે સીધો થઈ જાય ના થઈ જાય. મને તો મારી છું કે લોકો પાંચરો કર્યો છે. અજ્ઞાનતા દૂર કરવા માટે અજ્ઞાનતા શેની છે એ વિચારી જોઈએ કે આપણે કોણ છે એની અજ્ઞાનતા છે. શું છે સમજણ? અરે મેં ગઈકાલ બધા તમને દૂર કરી આપી બે વાર ઉપર, પણ તમને પછી એની પર ધ્યાન રાખો નહીં, પાણી ના છોડો. આપડે કોલેજ માં સાથે બે દાડા જઈએ તો પછી ચાલે પાસ થાય કેમ લાગે છે? ના થવાય કે છે. હું લોકોના કાબુમાં ગયો એટલે મારા પોતાના કાબુમાં છે જ નહીં. મારી પર કંટ્રોલ, મારો પોતાનો કંટ્રોલ મારા પર છે જ નહીં. લોકના કંટ્રોલમાં છું, નહી તો હું એમ તો મહિનો રહીને એમ રાખી પડી દઉં. પણ હવે તાલ બેહ્યો નથી એટલે એકાદ મહિના મારી જોડે અને તે મનમાં હજુ આશા રાખું છું મોટી બધા કઈ જવાના છે અને હજુ જીવવાના છું. કારણ કે છોકરાએ નાની નાની બધા ફેરા ટકા એમને જ ખાધેલા છે ને, બધાએ સેવા એમને જ કરી છે ને છોકરાએ. એનો લાભ તો મળશે ને. કન્નર ભી કહેતા હતા ને, મેં ને પૂછ્યું જ્ઞાન તમારું બરાબર રહ્યું છે કે આગુ પાછું થયું છે? હજુ હવે આગુ પાછું કઈ થવાનું, અમારા ગર્વ જ્ઞાન છે ને. એટલે બહુ ધ્યાન આપવું જોઈએ ઘર્મ જ્ઞાન હોય ને. તેનો અર્થ એવો નથી કે ધ્યાનમાં ના આપીએ આપણે. શું કહ્યું? એટલે આપડે શૈલેષ થઈ ગયા, મારે તો બધે રહ્યા દાદા રહ્યા મહાત્મા રહો, મારે આખું પૂરું કરી લેવું છે. આવતી સાલ તારે તો હું કામ બે દિવસ ના નથી, મારે એકતા જ છે બધા જોડે. અને મને સ્ત્રી પુરુષ નો ભેદ ના હોય અમારે. એટલે સ્ત્રીઓ મારી જોડે બધી વાત કરે, છોકરીઓ બધી વાત કરે, છોકરાઓ બધી વાત કરે, ગઢડા માણસો બધી વાત કરે, બધા આવડા છોકરા દોઢ વર્ષના છોકરા બાજુ રમે, દોઢ વર્ષના છોકરા બાજુ રમવા બહુ મજા આવે. તમે બાળક જેવો હોવ, જ્ઞાની પુરુષ એટલે બાળક માં એમાં ફેર નહીં કહેશે. જ્ઞાની પુરુષ બાળક છે એમાં, એ હૃદય જુદી જાતનો થાય. અને અતિશય સરળ હોય. ઘણું છોકરું એમને કહેશે કે સરળ હોય, સરળ હોય. અને ટેન્શન રહીત હોય બધા. એમનું જે હાસ્ય છે ને ટેન્શન ના રહે, જગત આખું ટેન્શન થી પીડાઈ રહી છે. એ હાસ્ય, એ હાસ્ય નો એક દાડો ભોગ કરે ને, હાસ્ય નો ભોગ તો કોમ નીકળી જાય. એ હાસ્ય નો ભોગ કરે ને તો કોમ નીકળે. એ કેવી રીતે, એ કેવી રીતે એમ કે છે? જલ્દી કે છે હાસ્ય નો ભોગ કેવી રીતે, હાસ્ય નો ભોગ કેવી રીતે કરાય? લોકો મને એમ માને છે કે હું પોતે દાદા ભગવાન છું, એવું માને છે ને. એ માન્યતા બરોબર નથી. દાદા ભગવાન ભાઈ પ્રગટ થયેલા છે, 14 લોક નો નાથ પ્રગટ થયો છે એની ગેરંટી આપું છું. આજરા હજુર કૃષ્ણ છે, આજરા હજુર મહાવીર છે, આજરા હજુર ઋષભદેવ છે, આજરા હજુર રણછોડજી છે, આજરા હજુર મહાદેવજી છે. અરે અને હું જ્ઞાની પુરુષ છું. શું મારા મને એમાં ફેર શું છે? કે મારે 4 ડિગ્રી ઓછી છે, 356 ડિગ્રી છે અને 360 ડિગ્રી છે. શું એટલે મારે 56 ડિગ્રી છે એટલે 4 ડિગ્રી ઓછી છે ને, એટલે સારું હું આમ હાથ કરી અને આવું બોલું છું. દા તું બોલવા લાગી અને એક્ઝેટ પહોંચી ને તરત જ ફળ આપે છે અને છોકરા પછી છોડતા નથી. થોડો રસાડવા મળે તો શરૂ થઈ હતી ભાઈ અંદર કોઈ જાત નું રસાડવાનું શરૂ થઈ હતી નહી થઈ બરોબર નહી આજ દિન ઘેર દિન કરે આજ દિન તરત જ ફળ આપે એવું છે. શું શું બીજા કઈ મુજાવાનું છે પડે બહુ ડાકોર માં ગયા ને એક પ્રોફેસર આવ્યો હતો કે છે મને મારે બોલવું છે દાદા ભગવાન છે જે રીતે કરે ક્રેશ પર મારે જોવું છે. 8 જ વખત બોલે મને કહે બલી ગયું કે છે ટોરન્ટો ગયો હતો તે એક માસ નહી ત્યારે શું કેતો હતો પેલા નાનુભાઈ ના પાક છોડીશ નહી કેતો તમારું ધોતિયું ચાલી રાખીશ કે છે હવે હું તમારું ધોતિયું ચાલી રાખીશ છોડીશ દાદાજી તમને હું છોડાયો નથી ટોરન્ટો માં સર મેં જોડે આ વળી પાછું આપડે ક્યાં આગળ જોડે લઈ જઈશું શું કરીશું હું હું કહું છું બહુ સ્ટ્રોંગ માસ હતો સ્ટ્રોંગ હતો પાછો એટલે મેં કહ્યું તું દાદા બાબા રસી દે જાય કઈ બોલજે તે જે બોલ્યો નઈ તે તો એટલું બધું શું કરતું દાદાજી આ નહી હોત ચાલશે બધું મળી ગયું બધું તમે આપી દીધું શું બીજી કેશ દે એમ કે બધું જેને આપી તેને કેશ ઘેર ઘર ને સાંભળવા નામે ઉધાર ના મળે જરાય ઉધાર ના મળે શું કહે આ બેન બોલે સાંભળે તરત જ એને કેસ લાગે આગળ કશું થયું છે ને એટલે મેં એમાં ચિત્ત હોય છે શું કરે છે ભાઈ અહીં કરે છે શું જયંતિ બે ભાઈ શું કરે સર્વિસ બને ને ઠીક છે અરવિંદભાઈ સર્વિસ કરે છે ને એમને સ્ટોર છે દુકાન સ્ટોર બેન ને સર્વિસ કરે હું ઘરે છોકરા સાચું છું બેન ફરી જ્ઞાન લીધું તો આગળ પડી ગયું કે બજેટ નથી ને ધંધા બંધા ની કોઈ ઝંઝટ નહીં ને આ ઝંઝટ વાળા ને આ એ ખર્ચ નહીં થતું બરોબર એટલે એમને તેડી લાવજો દર્શન કરવા માટે ત્યાં કપિલબેન ત્યાં દાદા કીધું કે બધા જે ધંધામાં કે સર્વિસ માં એ બધી ઝંઝટ માં ફસાઈ જાય છે પછી દાદા ગયા પછી ઘણી વાર શું ભૂલાઈ જાય છે એનો કઈ રસ્તો કાઢી આપ. ભૂપેન્દ્રભાઈ કે છે કે તમે જેમ કહ્યું ને કે આ બધા જે ધંધાદાર ધંધા વાળા હોય નોકરી વાળા હોય છે એ લોકો ને બધી ઝંઝટ ને લીધે બરાબર જ્ઞાન નથી રહેતું અને દાદા ગયા પછી બધા એ ઝંઝટ માં પાછા પેસી જાય છે તો કે એવું ના થાય એના માટે આપ કઈ રસ્તો બતાડી ને જાઓ. એવું તો થાય થવાનું જ કારણ કે આ છે તે કેવું છે નરું મોહ નું જ વાતાવરણ છે બધું હે એક સ્ટોર માં બેઠો ની એટલે ના લેવું તો લઈ લે શું કહ્યું એ મારા જેવો એકલો જ મુક્ત થાય મને આ બધા કે દાદા આમાં શું શું લેવું છે મારે આમાં કોઈ કામ નહીં આ વર્લ્ડ માં કોઈ ચીજ મારે કામ નહીં નહીં મફત આપે તો એ કામ નહીં શું કામ નહીં તેને શું કરવાનું. પણ તો દાદા પેલા લોસ એન્જલસ વાળા બધા ભેગા બેસીને સત્સંગ નિમિત્ત કરશે એ લોકો બહુ જાગૃતિ લોસ એન્જલસ વાળા ગઈ સાલ જે જ્ઞાન લીધું એ લોકો એ અઠવાડિયામાં એક દિવસ મકાન કોઈ કોઈ હાઈ લેવલ ઉપર છે રાખ્યું છે અને ત્યાં બધા ભેગા થઈને જમે કરે આખો દાડો સત્સંગમાં જ રહેવું એવું નક્કી કરેલું છે એમનો સત્સંગ બહુ હાઈ ટોપ ક્લાસ ઉપર આવ્યું છે અને તેથી આ લોકો એ છે તે આ ફરે આવડું મોટું છે તે ગુરુ પૂર્ણિમાનો હિસાબ રાખ્યો છે શું એટલું બધું જ્ઞાન પરિણામ પામ્યું છે. આપડે તો પૈસા તો લેવાતા નથી પણ જે ડેરાસર બંધાય છે તેના માટે 70 70+20 $90,000 અમે ત્યાં આપીશું કે શું કે કૃષ્ણ ભગવાન નું નિરાશન થાય છે, શ્રીમંદર સ્વામી નિરાશન થાય છે, શું આપડે તો કઈ કોઈ એ નથી, ફી નથી, કશું નથી, પણ જેને ભાવના હોય તે કરે તો એ લોકો એટલું બધું જ્ઞાન પરિણામ પામ્યું છે. હા, એના ફાધર મને એકલા કહેતા $1,00,000 હું આપીશ કે શું કે છે. એટલે મારે કહેવાનું કે આ જ્ઞાન તો પરિણામ પામે, આવું તો સુખ જ ના જોયેલું, જિંદગીમાં સુખ આવા જોઈના ના હોય. એ બધા ત્યાંના ત્યાંના તો બધા જે છે ને, એટલે કે દાદા આ મિલકત જ ભાઈ તમારી હવે, મારું શું કહીશ મિલકત, મારું જ કહીશું, આ દેહ જ મારો હે, પછી મારી મિલકત શું કહીશ તમારી. તો પણ એ નામથી કે મારા પણ છૂટી જાય ને, આ તમે કહો તો હું કઈ આવવા નથી, મારા પણ કરવા, હું મારું છે તેને જ મારું નહીં કહેતો કદાચ, કારણ છૂટી જ ગયેલું મારું, બે જોડે છૂટી ગયેલું છે. આ વાણી કોણ બોલે છે, કોણ જયંતિ બોલે છે, આ વાણી આત્મા, આત્મા જો આત્મા બોલે છે. તો હું ગયા પછી આ પણ એવી જ બોલશે, એટલે તારી દરો આત્મા તારી દર કિંમત નું થઈ ગયું લે, તું ખરું બોલ્યો તો. એટલે આ વાણી કોણ બોલે છે, સમજણ પાડું ભાઈ, જયંતિભાઈ આ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે, જે આજના સાયન્ટિસ્ટો કબૂલ કરવા તૈયાર નથી, પણ જયારે ત્યારે એમને કબૂલ કરે જ છૂટકો છે. શું કહ્યું, આ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે, એટલે આ માલકી ઘણી વાણી છે, મારી વાણી કે ના, મારી એટલે પોઈઝન. શું કહ્યું, આમથી મારી જે કે છે ને, હું બોલ્યો એટલે પોઈઝન. આ તો ટેપ રેકર્ડ બોલે છે, ઓરિજિનલ ટેપ રેકર્ડ એ વક્તા છે, તું શ્રોતા છું, હું જ્ઞાતા દ્રષ્ટા છું, આ કેવી રીતે વાણી શું બોલી રહ્યું છે, એમાં એક શબ્દ ભૂલ ના થાય, એક કોઈ અત્યારે 17 વર્ષથી બોલ્યો એક શબ્દ ભૂલ ના હોય, એમાં બધી વાણી છપાઈ ગઈ છે. અને આ તો જગતના કલ્યાણ માટેનું છે, આ વાણી આ તો અત્યારે એવું લાગે છે, પણ એક દળ આ વસ્તુ જગતના કલ્યાણ માટે પેલું નિરાશન થઈ રહ્યું છે, એ તો અમારે નિરાશાની જરૂર નહીં, આ તો બોક્સ નો માર્ગ. શું પણ લોકો ધર્મને રસ્તે ચડવા જોઈએ ને, એટલે ધર્મ અપસેટ થઈ ગયા છે, બધા સેટ થવા જોઈએ, સમજે ને, બધા ધર્મો અપસેટ થઈ ગયા છે. એટલે અહીં તમે છે સત્સંગ ગોઠવો બીજી જગ્યાએ સુરેશભાઈ, અને બધા ભેગા થઈને કરો, વાગેલા છે 5-6 જણથી કરો તો પછી બધા ભેગા થશે ભાઈ, આ વાઘેલા તો ખરે ખરું જામી ગયું છે હવે, એટલે તમને પણ જામી જશે. શું વાઘેલા તો જેટલી રજાઓ હતી ને તે બધું આ ખાતે જ રાખે છે, તે એક ફરો તો રજા આવીને ભોગવી ગયા તે વાગે રહ્યા કરે. શું કહ્યું, કારણ કે આપડે જે છે નહી એ બોલીએ છીએ, આપડે છીએ નહી અને એ બોલીએ છીએ, કે આ કોઈ માણસ ઇન્દિરા જેવી હોય, હિન્દુસ્તાન વડાપ્રધાન જેવી દેખાડી, અને તે કોઈ ભાઈ કે છે હું ઇન્દિરા છું એમ કરીને બધાને કઈ લાભ ઉઠાવી લે તો છેદ પકડી જાય કે ના પકડી જાય, એ રીતે હું જયંતિભાઈ છું, હોય જયંતિભાઈ હતો છે, જયંતિભાઈ નામ તારું, જેમ દુકાન નું નામ જનરલ ટ્રેડર્સ હોય તો આપડે શેઠ ને કહીએ જનરલ ટ્રેડર્સ તો શું કે એવું વાત. અત્યારે જયંતિભાઈ દુકાન માં તો 6 ભાગ્યા છે, ધેર આર 6 પાર્ટનર્સ, અને તે પછી શાદી કરી ની એટલે પછી એસોસિએશન વિથ 6 પાર્ટનર્સ ઓર 12 પાર્ટનર્સ, આ બધી કોર્પોરેશન થયું ને, એટલે પાર્ટનર લડે ને, તું શું કહ્યું, આ મેં કર્યું, એટલે પેલા પાર્ટનર એટલે હું આપડે બધા ભેગા થઈને કરી, તું હું એકલો જવા લઈ પડું છું, આ એના ઝઘડા છે બધા, એટલે આ સમજવા જેવું છે. આ દુનિયામાં આત્મા એકલો ઇટરનલ નથી, ધેર આર 6 ઇટરનલ્સ ઇન ધીસ વર્લ્ડ, 7 કોઈ દાખલા થયા નથી અને 5 થયા નથી, 6 ઇટરનલ્સ. એકા છો એકાયા શું કરે પછી, તને યાદ રહેશે આવતી સાર, હું પછી તો બોલું. ધ્યાન રાખીને ખબર વાળા આવતી સાડે યાદ રહેવા બોલું રહે પણ ખરા રહે પણ ખરા કદાચ રહે પણ ખરા એક ચેતન તત્વ છે ચેતન તત્વ એ તત્વ જ ચેતન છે તે એક બે નથી અનંતતા છે કેવા છે એક એ ઇટરનલ છે બીજું એ અરૂપી છે ચેતન તત્વ અરૂપી બીજું ચેતન બીજું તત્વ છે જેને આપણા લોકો અણુ પરમાણુ કહે છે ને એ જળ તત્વ છે અને તે રૂપી છે જો આ જે દેખાય છે બધું વાંખે કને સંભળાય છે જીભે ચખાય છે એ બધું જ પેલું પેલું તત્વ છે જળ તત્વ છે રંગ રૂપ બધું જે જે દેખાય છે બધું જળ તત્વ શ્રાદ્ધ ભાગ બધે આ બે તત્વ થયો ત્રીજું આ તત્વ ને આ બધા છ તત્વ ને રહેવા માટે સ્પેસ જોઈએ તે આકાશ તત્વ છે શું કહ્યું સ્પેસ આ તત્વ ને રહેવા માટે સ્પેસ જોઈએ તે આકાશ તત્વ એ ત્રીજો ભાગીદાર છે પાર્ટનર છે કે ભાઈ મારી જગ્યા આ બધા ભેગા થઈને ધંધો કરે છે શું કહ્યું અને ચોથું તત્વ કયું ટાઈમિંગ શું ટાઈમિંગ એને ફેરફાર કર્યા જ કરે પાંચમું તત્વ આ ટાઈમિંગ એવું વસ્તુ નથી ટાઈમિંગ ના અણુઓ છે કાલા અણુ કહેવાય છે કાલ અણુ તે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન બોલેલા તે કાલા અણુ ઉપર જગ્યાએ છે તો આ